أعوذ بالله من الشيطان الرجيم. وقفينا على آثارهم بعيسى بن مريم مصدقا لما بين يديه من التوراة، وآتيناه الإنجيل فيه هدى ونور ومصدقا لما بين يديه من التوراة وهدى وموعظة للمتقين. અને એ જ નબીઓના પગલે પગલે ચાલવા અમોએ મરિયમના દીકરા ઈસાને મોકલ્યા, જે પોતાની પહેલાની તૌરેતની સચ્ચાઈ કબૂલ કરતા હતા, અને તેને અમોએ ઇંજીલ આપી જેમાં હિદાયત હતી, સાચા રસ્તા તરફની દોરવણી હતી અને નૂર પણ. અને તેની પહેલાની તૌરેતની સચ્ચાઈને ટેકો આપનારી પણ હતી અને તકવા ઇખ્તિયાર કરનારાઓ માટે હિદાયત તથા નસીહત હતી. અને ઇન્જિલ વાળાઓને લાઝિમ છે કે અલ્લાહે તે ઇન્જિલમાં જે ઉતાર્યું છે તે મુજબ ફેંસલો કરે, અને જેઓ અલ્લાહે ઉતારેલા હુકમ મુજબ ફેંસલો ન કરે તો તેઓ જ નાફરમાન છે. અને એ રસૂલ, અમોએ તારા ઉપર આ કિતાબ યાની કે કુરાને મજીદ સચ્ચાઈ પૂર્વક ઉતારી છે, જે તેની અગાઉની કિતાબોની સચ્ચાઈને ટેકો આપનારી તથા તેની હિફાજત કરનારી છે, રક્ષણ કરનારી છે. માટે અલ્લાહે જે કાંઈ ઉતાર્યું છે તે મુજબ તેમની વચ્ચે ઇન્સાફ કર, અને જે હક તારી પાસે આવી ચૂક્યું છે તેની બેકદરી કરીને તેમની ઈચ્છાઓ મુજબ ન કર. તમારામાંથી દરેકને માટે અમોએ એક શરિયત, ધર્મ નિયમ તથા સાફ રીત નક્કી કરી દીધી છે, અને જો અલ્લાહ ચાહતે તો તમને એક જ શરિયતવાળી ઉમ્મત બનાવી દેતે, પણ તેમ ન કરવાનું કારણ તેણે તમને જે કાંઈ આપ્યું છે તેમાં તમને અજમાવે, તમારી પરીક્ષા કરે. માટે નેકી કરવામાં એકબીજાથી હરીફાઈ કરો. તમો બધાનું પાછું ફરવું અલ્લાહની તરફ છે. પછી તે જે વાતમાં તમે મતભેદ કરતા હતા તે તમને જણાવી દેશે. અને એ કે અલ્લાહે જે હુકમ ઉતાર્યો છે તેજ મુજબ તેમની વચ્ચે ઇન્સાફ કર અને તેમની ખોટી ઈચ્છાઓ મુજબ ન કર અને તેમનાથી આ વાતની સાવચેતી રાખ કે જે કાંઈ અલ્લાહે ઉતાર્યું છે તેના કોઈ ભાગથી તેઓ તને બહેકાવે નહીં. પછી જો તેઓ મોઢું ફેરવે તો તું જાણી લે કે અલ્લાહ એવું જ ચાહે છે કે તેમને તેમના કેટલાક ગુનાહોના કારણે ફસાવી દે, સપડાવી દે, યાની કે સજામાં નાખી દે. અને બેશક લોકોમાંથી ઘણા ખરા નાફરમાન છે. તો શું તેઓ આજે પણ જાહેલિયતના જમાનાના ઇન્સાફની ઈચ્છા રાખે છે? અને પૂરેપૂરો વિશ્વાસ રાખનારાઓ માટે અલ્લાહ કરતા બહેતર ફેંસલો કરનાર કોણ છે? એ ઈમાન લાવનારાઓ, યહૂદી તથા નસારાઓને દોસ્ત બનાવો નહીં. તેઓમાંથીના દરેક એકબીજાના દોસ્ત છે અને તમારામાંથી જે કોઈ તેમને દોસ્ત બનાવશે તો બેશક તે તેઓમાંથીના છે. બેશક અલ્લાહ ઝલમગાર કોમને રસ્તો દેખાડતો નથી. પછી તે લોકો કે જેમના દિલોમાં રોગ છે તેમને તું જોશે કે તેઓની દોસ્તી કરવામાં ઘણી જ ઉતાવળ કરે છે, યાની કે યહૂદીઓ અને ખ્રિસ્તીઓની દોસ્તી કરવામાં ઉતાવળ કરે છે ને કહે છે કે અમે પાછા કોઈ મુસીબતમાં આવી ન જઈએ તે માટે બીએ છીએ. માટે પાસે છે કે અલ્લાહ જીત અથવા બીજો કોઈ હુકમ પોતાના તરફથી જાહેર કરે કે જેથી તે મુનાફિકો જે કાંઈ પોતાના દિલોમાં સંતાડી રહ્યા છે તે માટે પસ્તાવામાં પડે. અને તે વખતે ઈમાન લાવનારાઓ કહેશે કે શું આ તેઓ જ છે કે જેઓ અલ્લાહની સખતમાં સખત કસમ ખાતા હતા કે જરૂર તેઓ તમારી સાથે હતા? તેમના આમાલો કર્મો રદ થઈ જશે જેથી તેઓ નુકસાન ઉઠાવનારાઓ થઈ જશે. فسوف يأتي الله بقوم يحبهم ويحبونه أذلة على المؤمنين أعزة على الكافرين يجاهدون في سبيل الله ولا يخافون لومة لائم ذلك فضل الله ઈમાન લાવનારાઓ, તમારામાં જે કોઈ પોતાના ધર્મથી ફરી જશે તો તેઓ અલ્લાહનું કાંઈ જ બગાડશે નહીં અલ્લાહ નજદીકમાં એવા લોકોને લાવી હાજર કરશે કે જેમને તે દોષ રાખતો હશે અને તેઓ તેને દોષ રાખતા હશે. મોમિનો તરફ તેઓ નરમ હશે ને ઈમાન નહીં લાવનારાઓ તરફ સખત. અલ્લાહની રાહમાં ધર્મ લડાઈ કરે એવા અને કોઈ ઠપકો આપનારના ઠપકાથી ન ડરે એવા, આ અલ્લાહની મહેરબાની છે, જેને ચાહે આપે છે અને અલ્લાહ મહાન ઇલમનો સાહેબ છે. એ ઈમાનદારો, તમારી હિફાજત કરનાર, રક્ષણ કરનાર અલ્લાહ અને તેના રસૂલના સિવાય કોઈ નથી. અને તે લોકો પણ કે જેઓ ઈમાન લાવ્યા છે અને જેઓ નમાઝ કાયમ કરે છે તથા રૂકુની હાલતમાં ઝકાત આપે છે. ને જે અલ્લાહ તથા તેના રસૂલને તથા મોમિનોને દોષ બનાવશે તે અલ્લાહવાળાઓના ટોળામાં, અલ્લાહવાળાના ગ્રુપમાં દાખલ છે. અને સાચે જ અલ્લાહના પક્ષવાળા, અલ્લાહના ટોળાવાળા જ હંમેશા જીતમાં રહેશે. لا تتخذوا الذين اتخذوا دينكم هزوا ولعبا من الذين أوتوا الكتاب من قبلكم والكفار أولياء واتقوا الله إن كنتم مؤمنين. أي إيمان لاونا رأو તે લોકો કે જેમને તમારી પહેલા કિતાબ આપવામાં આવી છે તેઓમાંથીના જે લોકો તમારા ધર્મને હસી અને રમકડું ગણે છે તેમને તથા ઈમાન ન લાવનારાઓને, નાસ્તિકોને દોસ્ત બનાવો નહીં. ને જો તમે મોમિન હો તો અલ્લાહથી બીતા રહો. ને જ્યારે તમે નમાઝ માટે બોલાવો છો, યાની કે અઝાન દઈને નમાઝ માટે બોલાવો છો, ત્યારે પણ તેઓ તેની ઠઠ્ઠા મશ્કરી કરે છે. આ એ માટે કે તેઓ એવા લોકો છે કે જેઓ સમજ ધરાવતા નથી. તું કહે કે એ કિતાબ વાળાઓ, શું તમે એ કારણે અમારામાં એપ કાઢો છો કે અમે અલ્લાહ પર તથા જે કાંઈ અમારા પર ઉતારવામાં આવ્યું છે તેના પર તથા જે કાંઈ અમારી પહેલા ઉતારવામાં આવ્યું છે તેના પર ઈમાન લાવ્યા છીએ? પણ વાત આ છે કે તમારામાંના ઘણા ખરા નાફરમાન છે, કહ્યું ન કરનારા છે. યાની કે તેથી અમે તમારી આંખોમાં ખટકીએ છીએ. અય રસૂલ, તું કહે કે શું હું તમને તેની ખબર આપું કે જેમના માટે અલ્લાહ તરફથી આ કરતાંય વધારે ખરાબ બદલારૂપી સજા નક્કી થઈ ચૂકી છે? તેઓ એ છે કે જેમના પર અલ્લાહે ફિટકાર કરી, લાનત કરી તથા જેમના પર ગુસ્સો ઉતાર્યો, અને તેઓમાંથીના કેટલાકને વાંદરા તથા સુવરો બનાવ્યા, અને તેઓમાંથીના કેટલાક શૈતાનના સેવકો બન્યા. એ જ લોકો છે કે જેઓ દરજ્જાની રૂએ મર્તબાની હેસિયતથી ઘણા જ ખરાબ છે અને સાચા રસ્તાથી સૌ કરતા વધારે ભટકી ગયેલા છે. ને જે વખતે તેઓ તમારી પાસે આવે છે ત્યારે તેઓ કહે છે કે અમે તો ઈમાન લાવ્યા છીએ, પણ હકીકતમાં તો તેઓ નાસ્તિકપણા સાથે આવે છે અને તે નાસ્તિકપણાની સાથે નીકળી ચાલ્યા જાય છે. અને જે તેઓ સંતાડે છે, દુશ્મની તેઓ સંતાડે છે, તેનાથી અલ્લાહ સારી રીતે જાણકાર છે. અને તું તેઓમાંથી ઘણાઓને એવી હાલતમાં જોશે કે ગુના અને જુલમ કરવામાં ને હરામનો માલ ખાવામાં એકબીજાની સાથે હરીફાઈ કરે છે, મુકાબલો કરે છે. સાચે જ તેઓ જે કાંઈ કરે છે તે ઘણું જ ખરાબ કરે છે. અલ્લાહવાળા લોકો તથા આલિમો તેમને ગુનાભરી વાત કહેતા તથા હરામનો માલ ખાતા શા માટે અટકાવતા નથી? સાચે જ તેઓ જે કાંઈ કરે છે તે ઘણું જ ખરાબ કામ કરે છે. ને યહૂદીઓ કહે છે કે અલ્લાહનો હાથ બંધાયેલો છે, પણ તેમના જ હાથ બંધાઈ જાય અને તેમના પર આ કહેવાના કારણે લાનત થઈ ફિટકાર થયો. બલકે તે અલ્લાહના તો બંને હાથ ફેલાયેલા છે, જેવી રીતે ચાહે છે અતા કરે છે, અને જે કાંઈ તારા પાલનહાર તરફથી તારા પર ઉતારવામાં આવ્યું છે તેઓમાંથી ઘણાઓની નાલાયકી અને નાસ્તિકપણાને જરૂર વધારી મૂકશે, અને અમોએ તેમની વચ્ચે કયામત સુધી દુશ્મનાવટ અને સખત કિન્નાખોરી નાખી દીધા છે. જ્યારે જ્યારે તેઓ લડાઈની આગ સળગાવે છે ત્યારે ત્યારે અલ્લાહ તેને ઓલવી નાખે છે અને તેઓ જમીનમાં ફસાદ ફેલાવવાની કોશિશ કરે છે, ને અલ્લાહ ફસાદ કરનારાઓને દોષ રાખતો નથી. અને જો કિતાબ ધરાવનારાઓ ઈમાન લાવતે તથા પરહેજગાર મુત્તકી બનતે તો અમે તેમના ગુના નાબૂદ કરી નાખતે અને તેમને નેમતવાળી જન્નતોમાં દાખલ કરતે. منهم أمة مقتصدة وكثير منهم ساء ما يعملون. અને જો તેઓ તૌરેત તથા ઇન્જિલને તથા જે કાંઈ તેમના પાલનહાર તરફથી તેમના ઉપર ઉતારવામાં આવ્યા હતા તેના હુકમો કાયમ રાખતે તો તેઓ આસમાન પરની રોજી પણ ખાતે તથા જમીનની પણ. તેઓમાંથીનું એક ટોળું વચ્ચેના રસ્તા પર મધ્યમ રીતે ચાલનારું છે અને તેઓમાંથીના ઘણા ખરા જે કામો કરે છે તે ખરાબ છે. એ રસૂલ, જે કાંઈ તારા પાલનહાર તરફથી તારી તરફ ઉતારવામાં આવ્યું છે તે લોકો સુધી પહોંચાડી દે, અને જો તે તેમ ન કર્યું તો જાણે તે તેનો કોઈ પણ સંદેશો પહોંચાડ્યો જ નથી. અને અલ્લાહ તને લોકોથી હિફાજતમાં રાખશે, લોકોના ત્રાસથી હિફાજતમાં રાખશે. બેશક અલ્લાહ ઇનકાર કરનારી કૌમને સીધો રસ્તો દેખાડતો નથી. રસૂલ, તું કહે કે એ કિતાબ વાળાઓ, જ્યાં સુધી તમે તૌરેત તથા ઇન્જિલ તથા જે કાંઈ તમારા પાલનહાર તરફથી તમારા પર ઉતારવામાં આવ્યું છે તેને કાયમ નહીં રાખો ત્યાં સુધી તમે કોઈ પણ મુદ્દા પર નથી જ, યાની કે ખરા ધર્મ પર નથી. અને એ રસૂલ, જે કાંઈ તારા પાલનહાર તરફથી તારા પર ઉતારવામાં આવ્યું છે તે લોકોમાંથીના ઘણાઓની નાલાયકી તથા નાસ્તિકપણાને જરૂર વધારી મૂકશે. માટે ઈમાન નહીં લાવનારા લોકોની હાલત પર કાંઈ અફસોસ કરતો નહીં. બેશક જેઓ ઈમાન લાવ્યા છે અને જેઓ યહૂદીઓ અને સિતારાને પૂજનારા અને ખ્રિસ્તીઓ છે, તેઓમાંથી જે કોઈ અલ્લાહ તથા કયામતના દિવસ પર ઈમાન લાવશે તથા સારા કામો કરશે તો તેમને ન તો કાંઈ ડર રહેશે અને ન તો તેઓ ઉદાસ કે નિરાશ થશે. સાચે જ અમોએ બની ઇસરાયલ પાસેથી વચન લીધું હતું અને તેમની તરફ રસૂલો મોકલ્યા હતા. જ્યારે જ્યારે તેમની પાસે કોઈ એવો રસૂલ અલ્લાહનો હુકમ લઈને આવ્યા કે જેને તેમનું મન પસંદ કરતું ન હતું, ત્યારે તેમણે કેટલાકને જૂઠલાવ્યા તો કેટલાકને મારી નાખ્યા. وَحَسِبُوا أَلَّا تَكُونَ فِتْنَةٌ فَعَمُوا ثم تاب الله عليهم ثم عموا وصموا كثير منهم والله بصير بما يعملون. અને તેમણે એવું ગુમાન કર્યું હતું કે તેમ કરવાથી કાંઈ મુસીબત આવશે નહીં, જેથી તેઓ આંધળા અને બહેરા થઈ ગયા. પછી અલ્લાહે તેમની તૌબા કબૂલ કરી લીધી. પછી પણ તેઓમાંથીના ઘણાય આંધળા અને બહેરા થઈ ગયા, અને તેઓ જે કાંઈ કરે છે તે અલ્લાહ જોનાર છે. وقال المسيح يا بني إسرائيل اعبدوا الله ربي وربكم إنه من يشرك بالله فقد حرم الله عليه الجنة ومأواه النار وما للظالمين من أنصار. ચોક્કસ જ તે લોકોએ નાસ્તિકપણું કર્યું, ઇનકારપણું કર્યું, જેઓ કહે છે કે બેશક અલ્લાહ એ જ મરિયમનો દીકરો મસીહ છે. જો કે મસીહે પોતે જ કહ્યું હતું કે બની ઇસરાઈલ, અલ્લાહની ઇબાદત કરો જે મારો પાલનહાર છે અને તમારો પણ. બેશક અલ્લાહની સાથે કોઈને શરીક કે ભાગીદાર કરશે તેના પર અલ્લાહે જન્નત હરામ કરી દીધી છે અને તેનું ઠેકાણું આગ છે, અને ઝુલમગારોનો કોઈ મદદગાર થશે નહીં. ખરેખર તે લોકો નાસ્તિક થઈ ગયા કે જેઓએ કહ્યું કે બેશક અલ્લાહ ત્રણ અલ્લાહમાંથીનો ત્રીજો છે, જો કે એક જ માબૂદ સિવાય બીજો કોઈ માબૂદ નથી, ઇબાદતને લાયક નથી. અને જે કાંઈ તેઓ કહે છે તેનાથી જો તેઓ અટકશે નહીં તો તેઓમાંથી જે ઈમાન ન લાવશે તેમને ચોક્કસ જ દુઃખ આપતી સજા મળશે. તેઓ અલ્લાહની તરફ કેમ રજૂ નથી થતા, કેમ પેશ નથી થતા, તથા તેનાથી માફી કેમ નથી માંગતા? જો કે અલ્લાહ મોટો બક્ષવા વાળો ને દયા કરનાર છે. મરિયમના દીકરા મસીહ બીજા કોઈ નથી પણ એક રસૂલ છે, જેની અગાઉ ઘણા રસૂલો થઈ ગયા છે, અને તેની માં મરિયમ મહાન સાચું બોલનારી હતી. બંને ખાવાનું પણ ખાતા હતા. હવે વિચાર કરે કે અમે તેમના માટે અમારી નિશાનીઓ કેટલી સાફ કરીને બયાન કરીએ છીએ, છતાં પણ જો કે તેઓ કેવી રીતે બેહકી ચાલ્યા જાય છે. એ રસૂલ, તું કહે કે શું તમે અલ્લાહને છોડી તે વસ્તુઓની ઇબાદત કરો છો કે જે તમારા નુકસાન કે લાભ ઉપર જરા પણ મુદ્દલ અધિકાર કે હક રાખતા નથી અને અલ્લાહ મહાન સાંભળનાર ને જાણનાર છે. ولا تتبعوا أهواء قوم قد ضلوا من قبل وأضلوا كثيرا وضلوا عن سواء السبيل. أي رسول تو کہے اے کتاب والاو تمہارا دین ماں نکامی اتیشوکتی હદથી વધારે જવાપણું ન કરો તથા તે કોમની ખ્વાહિશોને મુજબ ન કરો કે જે આ પહેલા ગુમરાહ થઈ ચૂકી છે, ભટકી ગઈ છે, અને સાથે જ બીજા ઘણાઓને ભટકાવ્યા છે અને સાચા રસ્તાથી ભટકી ગઈ છે. બની ઇસરાયલમાંથી જેઓ ઈમાન ન લાવ્યા તેમના ઉપર દાઉદ તથા મરિયમના દીકરા ઈસાના મોઢેથી લાનત ફિટકાર કરવામાં આવી, તે એ માટે કે તેઓ નાફરમાની તથા ઝુલમ કરતા હતા. જે બધી તેઓ કરતા હતા તેનાથી એકબીજાને તેઓ અટકાવતા ન હતા, અને સાચે જ તેઓ જે કાંઈ કરતા હતા તે ઘણું જ ખરાબ હતું. તેઓમાંથી ઘણા લોકોને તું નાસ્તિકોના દોસ્ત બનતા જોશે, અને જે વસ્તુઓ તેમના આત્માઓએ તેમના દિલોએ તેમના પાંતે આગળ મોકલી છે તે ચોક્કસ જ બુરી છે, કે જેથી અલ્લાહ તેમનાથી નારાજ થયો અને તેઓ સજામાં હંમેશ માટે રહેનાર છે. અને જો તેઓ અલ્લાહ પર તથા તેના નબી પર તથા જે કાંઈ તેના પર ઉતારવામાં આવ્યું છે તેના પર ઈમાન લાવ્યા હોત તો તેમને દોષ બનાવતે નહીં, પરંતુ તેઓમાંથીના ઘણા ખરા નાફરમાન છે. ولتجدن أقربهم مودة للذين آمنوا الذين قالوا إنا نصارى ذلك بأن منهم قسيسين ورهبانا وأنهم لا يستكبرون. أي رسول مؤمنون صوتي કટ્ટા દુશ્મન તું યહૂદીઓ તથા મુશ્રિકોને જોશે, અને તેઓમાંથી મોમિનોના વધારે દોસ્તો તે લોકોને જોશે કે જેઓ કહે છે કે અમે ખ્રિસ્તી છીએ. આ એ માટે કે તેઓમાંથીના કેટલાક આલિમો છે તથા કેટલાક દુનિયાને છોડી દેનારા, અને વળી આ કે તેઓ અભિમાન કરતા નથી.